એવું છે ખરું કે જમરા જેવું? હું નથી માનતો એમાં. હિન્દુસ્તાન એટલું એ માને કે જમરા છે તે જીવ લેવા અહિયાં આવે છે, માસ મદો થાય ને એટલે જમરા જીવ લેવા આવે છે કે છે. તે જમરા ફોટા ફોટા દેખાડતા હતા પેલા, મોટા મોટા દાંત ત્યાં જોયેલા? હા જોયા છે. હવે તારામાં દઈને શું તે તું માનું નઈ એટલે મજા થઈ ગઈ તારે. જે માને તેને શી રજા થઈ ગઈ છે? એટલે આ માનું નઈ તે મને બહુ ગમ્યું. એટલે પછી હું 13 વર્ષનો હતો, 13 વર્ષની મારી ઉંમર હતી ત્યારે. એક કાકા સાથે ગયેલા, કાકા માદા રહેતા, તેમની પાસે બધા રાતે બેસે, રાતે હોઈ જાય ત્યાં હેલ્પ કરે. એક દાડો રવિવાર દાડો તમે હું આજે કાકા ની પાસે દવા આપીશ અને હું સુઈ જઈશ અહીં ઓળખાવ્યા હતા કાકા. એટલે પછી મેં સાંભળેલું કે ભાઈ જમરા છે જીવ લેવા આવે, ત્યારે કૂતરું રડે ત્યારે જીવ લેવા આવે, ખબર પડે. આવું જ્ઞાન સાંભળેલું. શું સાંભળેલું? એટલે જ્ઞાન મને પ્રગટ થયું. આ તો કૂતરું રડ્યું તો આગળ એટલે મને જ્ઞાન પ્રગટ થયું. મેં આવ્યા અહીં ચોક્કસ આ કાકા લેવા જાય. મને આવું બરખાસ્ત બેઠો કોને લેવાયા તે મને શું કરશે આ લોકો? આ કાકા ખરી માં જતો ના રેવાય એટલે ખરી પાડી મૂક્યો. પણ સવાર થયું કાકા એના એને હું એને એને પોતું છે બોલું લાગે છે કઈ. એટલે પછી એની પાસે પડ્યો, જમરા નો પગાર કોણ આપે છે, ઓફિસ ક્યાં આગળ આવી, ફેર ઓફિસ ક્યાં છે, કઈ કઈ બેંક માં ચેક વટાવે છે, શું કહ્યું? પાસે પડ્યું નહીં ફરી કાઢ્યું દૂધ. આવું પોલમ પોલ છે વાત, હાવ જૂઠી વાત. લોકો કે છે ના પણ એવું હાવ જૂઠું કેમ કેવાય? કોઈ અક્ષય તો ખરું ને કે છે. પાછળ લોકો શું કે છે? કોઈક અક્ષય તો ખરું તારું છે, યમરાજ નહીં પણ નિયમરાજ છે. શું છે? નિયમરાજ નો પડકાર કરો એ નિયમ થી છે. જન્મે જન્મ નિયમરાજ થી, મરવાનું નિયમરાજ થી. આ નિયમરાજ ને બધું યમરાજ મો ક્યાં લોકો તેર કઈ નહીં. શા માટે હેતુ ખરાબ નતો આ મૂળ તેર કાઢવાનું? લોકો ચોરીઓ નૃત્ય કરતા કરતા ભરકતા હતા ને એ લોકો. આ બ્રાહ્મણો શું કરે? જો જમરા તું મરીશ નહીં તારે આવશે અને તો મારતા મારતા તને લઈ જશે તે લોકો જમરા ભડકી ગયા લોકો. પણ એવું ખોટું બધું કાઢવાનો અર્થ નથી એને, કે જેમ છે એમ કહી દો ને અને જવાબદારી સ્વીકારો કે આમ શું જવાબદારી બી થાય છે. ખોટી મગજમાં આખું હિન્દુસ્તાન ભડકતો હતું, બંગાળામાં ભડકે, મદ્રાસમાં ભડકે, બધે આપે પહેરી ગયેલું જમરા નામનું જીવડું તમે કાઢવા માંડ્યું. શું કહ્યું? અને આ ભગવાન નું ભૂત પહેરી ગયું છે. બોડ ઇઝ ક્રિએટર માં કુંભાર માં છે તે કઈ ફોરી ના સાયન્ટિસ્ટ ને કહ્યું કુંભાર છે. ગોડ ઇઝ ક્રિએટર કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, તમારા વ્યૂ પોઈન્ટ થી બરોબર છે. શું કહ્યું? નોટ બાય ફેક્ટ. સમજવા જેવું જગત છે. રાજેન્દ્ર ભણ્યો પણ ગળ્યો નહી. એના કદાચ પૂછી કરે તો હાલ ચોક્કસ થઈ જાય, ફિટ થઈ જાય, બરાબર પોતાની સમજ માં આવી જાય, અન્ડરસ્ટેન્ડિંગ માં આવી જાય. એ પૂછે છે ધીમે ધીમે કઈક સમજાતું જાય, આવરણ છૂટતું જાય ને મારી વાડી આવરણ ભેદે કોઈ આત્મા ઉપર જે આવરણ હોય ને તે ઓછી થતી જાય. અને આત્મા કબૂલ કરે પણ ભલે મન કબૂલ ના કરે પણ આત્મા તો કબૂલ કરે. અચ્છા, આપણે આપણી સંસ્કૃતિમાં એવી માન્યતા છે રાઈટ, બ્રહ્મા ઇઝ અ ક્રિએટર ઓફ ધ વર્લ્ડ, વિષ્ણુ ઇઝ ધ સસ્ટેનર અને શિવ ઇઝ અ ડિસ્ટ્રોયર, રાઈટ? બ્રહ્મા વિષ્ણુ ને મહેશ માટે આપણા ધર્મ માં એવી માન્યતા છે કે બ્રહ્મા એ આ જગત સર્જ્યું, વિષ્ણુ એને એનું પાલન કરે છે અને મહેશ એ ડિસ્ટ્રોય કર્યું. ભ્રાંતિ જ્ઞાન જાણવું છે કે કરેક્ટ? બે જાત ના જ્ઞાન. ભ્રાંતિ જ્ઞાન થી ભગવાન ક્રિએટર છે અને કરેક્ટ જ્ઞાન થી ગોડ ઇઝ નોટ ક્રિએટર. તેવું તારે ભ્રાંતિ જ્ઞાન જાણવું છે કે કરેક્ટ જાણવું છે? તો આ બધું, આ બધા શાસ્ત્રો અને બધું જ ભ્રાંતિ જ્ઞાન છે એવું કેવું તમારું? શાસ્ત્રો ભ્રાંતિ જ્ઞાન નથી, શાસ્ત્રો તો વેદાંત એકલો જ ક્લિયર છે. બીજા બધા બનાવટ કરેલી છે પોતાના ફાવે એવું લોકોને સમજણ પડે એટલે રૂપકો મૂકેલા. શું મૂકેલું છે? વેદાંત એકલું ક્લિયર, ચાર વેદ છે ક્લિયર. શું પણ બીજા બધા ત્યાં પાછળ મનુષ્ય ને વેર ફાયદો થાય એટલે ગીતામાં અર્જુન અર્જુન ભગવાન ને પૂછે છે ને, એ ગીતામાં અર્જુન ભગવાન ને પૂછે છે તો ભગવાન ભગવાન પોતાનું વિશ્વ દર્શન બતાવે છે. કૃષ્ણ ભગવાન પોતાનું વિશ્વ દર્શન બતાવે છે. હા તો તો એ સાચું નહીં કે એમણે ભગવાન જ રચ્યું છે? એ સાચું નહીં બતાવ્યું તે બધું સાચું ભરકી ગયું. પણ જેમાં ફિયર લાગે કે સાચું જ ના હોય ને કોઈ દડે એ ભરકી ગયો. વનકટો વનકટો વનગીરો શું દેખાડ્યો? ભૂતો દેખાડ્યો ને વિરાટ સ્વરૂપ દેખાડ્યું. વિરાટ કોને કહે? જળસ ને આપણો અહંકાર લઈ લેતી વિરાટ કહેવાય. આપડો અહંકાર જ લઈ લે કે એનો અહંકાર લઈ લીધો આખો. કરતા ભાગ જ ના રહ્યો પણ એને બરકાત પહેરી ગયો. હું શું પૂછું છું તમને કે વિશ્વ દર્શન બતાવ્યો ભગવાને? ભગવાને પોતે જ કહ્યું ને કે આઈ એમ ધ ક્રિએટર ઓફ ધ હોલ થિંગ, રાઈટ કે નહીં? કે છે કે કૃષ્ણ ભગવાને વિશ્વ દર્શન બતાવ્યું અને કહ્યું કે હું આ બધાનો સર્જક છું કરીને, એ વાત ખરી? કેવું જ પડે ને, છૂટકો છે. લોકો ભ્રાંતિ જ્ઞાન માં બધાનું જ્ઞાન છે ને, લોકોને વાંચવાનું છે ને. તો ગીતા ગીતા ભ્રાંતિ જ્ઞાન છે? હા ગીતા ગીતામાં સાચું જ્ઞાન અહીં છે પણ બે જ અક્ષર માં છે, બીજું બધી ભ્રાંતિ છે. બીજું તો એના એડજેક્ટિવ વસણ વિશેષણ જ છે. શું છે? આભૂષણો છે. એમાં બે અક્ષર એટલે હું જાણું, બાકી જે કૃષ્ણ હોય એ જાણે, બીજો કોઈ જાણે કોઈ. ગીતામાં તો કૃષ્ણ ભગવાને કહ્યું કે આમાંથી એક એક એક શ્લોક પણ જો સમજે, એક લાખ જો માણસોનો સ્થૂળ હજારો માણસ વાંચે ગીતા તો એમાંથી એક શ્લોક એક માણસ પણ નહીં સમજી શકે. અને જે હમત છે તે ઉપર છૂટ્યું પંડિત જ્ઞાન કેવું. અને એવા હજારોમાંથી એકાદ સૂક્ષ્મ માં હમત છે, એવા હજારોમાંથી એકાદ સૂક્ષ્મ સ્તર હમત છે, એવા હજારોમાંથી હું શું કહેવા માંગુ બે અક્ષર ફરી ચિંતા જાય એ સાચું જ્ઞાન, અહંકાર ઓછો થાય એ સાચું જ્ઞાન. એવું માને આમ તને આવે? દુઃખો ઓછા થાય એ સાચું જ્ઞાન, બીજા બધા દુઃખો વધારે બધા ભ્રાંતિ જ્ઞાન. સાચું જ્ઞાન મેં 40,000 માણસ ને આપ્યું પણ તે જ પણ દુઃખ નહીં. દુઃખ હતું આ તો બહુ બહુ જરાક બધે જ પડે તો આખી રાત ઊંઘે નહી એટલે દુઃખ ફાટી ગયું. ચાર્જ ના થાય મારી જોડે દસમા બધા આપણા મહાત્મા આવે ને જાતા કરો તો દસમા લડતા ખુબ લડો, કઈ મારી હાજરીમાં લડો નિકાલ થઈ જાય. કઈ શું ભાઈ નો નિકાલ થઈ જાય? જેટલું લડવું એટલે લડો. શું ખુબ લડે અને તે દૂધમાં એટલું બધું મીઠું નાખે એટલું જ લડે, પણ સવારમાં ચા પાણી થાય એ દૂધ ને. શું કહે? ઘણી વાર મનમાં સર્જે લડવાનું છું એટલે મારી આજની લડાય એટલે લડો. તમે કહો જાત્રા જાત્રા જઈશું તો હા દરેક ચોથે ટેશન ગરબા ગાવા નીચે ઉતરે બધા, કારણ કે 20-20 ગાડી ઉભી રહેવાની ભાઈ ગાડીમાં ગાડીમાં કરી જાય ને. હા 20 મિનિટ ઉતરી અને નિરાંત ગરબા ફરે હું વચ્ચે બેહું. લોકો જોયા કરે કેવું પડે આ તો ગીતા ને તો એના બે અક્ષર હું સમજુ પણ કોણ સમજે? બધે જે કૃષ્ણ હોય તે સમજી શકે. બોલ બોલ બોલ બોલ. હું નથી બોલતો તે આપડે કઈ બોલે છે? હું તો જ્ઞાતા દ્રષ્ટા છું. શું છે? શું તે આપડે કઈ બોલે છે? તમને સમજાય છે કે મારી વાત બધી સમજાય છે? ઉદ્યોગ પૂછાય રહ્યો બધું પૂછાય. હજુ તો ફોરિન વાળા પૂછા પૂછ કરી પડશે, જયારે જર્મની વાળા પૂછશે ને ત્યારે એક મિનિટ ના એક એક કરોડ ડોલર આપશે. હા, એક જ મિનિટ ના દાદા ની શું બધા બધા કોડ આપી દેવાનું છે. તમારે ડોલર શું કરવા છે? મારે નહીં, આ તો અમારે આપડી ગવર્મેન્ટ ઇન્ડિયાની ગવર્મેન્ટ બધું ખસે તો એની જોડે જોઈન્ટ કરી આપીશું. શું મારે શું કરવા? મારે તો આખો દુનિયાનો મને ફોન આપે, મારું કામ નું નથી. આખી દુનિયાના સ્ત્રી ના વિચાર મને આવે નહીં. શું કહ્યું? અને આ દેશ માં જ રહેતો નથી તો ધીસ ઇઝ માય ફર્સ્ટ લેવર. મારે કઈ ઇન્ડિયા ની કઈ ગવર્મેન્ટ કઈ દુખ હોય તો આપડે કઈ લઈ લો. આમ તો કેવો સમજ તમારે શું કરે? ડોલર ની વાત આવે એટલે બધા કૂદી પડે ખરા. હા, કૂદી પડે. અહી બધા બાવાઓ ડોલર ની વાત આવે ને. એવું કહ્યું ગીતામાં કયું ભ્રાંતિ જ્ઞાન છે કહો કે છે મને. બધું એમાં બે શબ્દ હાથે હાથે. બીજું બધું એ ઓર્નામેન્ટ છે. માણસ ને ઓર્નામેન્ટ પહેર્યો એટલે એ માણસ છે. કપડા પહેર્યા એ માણસ છે. બટ ઇટ ડઝ પ્રોવાઈડ. ગીતા તમને, ગીતા તમને કાયદા કાનૂન. ગીતા એક અક્ષર સમજી લો, માણસ સમજી એમ દેખાય મને. એક જ અક્ષર સમજી લો. એ જાજે થઈને ફરતો હોય પોતે પોતાની જાતને શું આણતો ના એ સંદાસ જવાની શક્તિ નહીં. શું હું આવું ગીતા સમજવા બેઠા? તમને નથી ગીતા ને ભગવાઈ ઉડતી? કૃષ્ણ ભગવાન ગીતા ને ભગવાઈ. ગેટિંગ માય પોઈન્ટ. કર્મ જોઉં છું, કર્મ અકર્મ જોઉં છું. કર્મ કરું છતાં કર્મ ના કરું એવું તને દેખાય છે? કોઈક ધોલ મારે છતાં એ નથી મારતો એવું તને લખાય છે? તો ગીતા સમજો ને. અને આજે ગીતા સમજીને બેઠા છે બધા. વગર વાંચે, વગર વાંચે ગીતા સમજે. વગર વાંચે ગીતા સમજે. કર્મ ધોલ મારે છતાં એ ધોલ નહી મારતા એવું. કર્મ પણ આ કર્મ ને જુએ. આ બધા આખું જગત ઊંઘે છે તો આ બધા જાગે છે, અને આ બધા જાગે છે ત્યાં જગત ઊંઘે છે. શું કહ્યું? તું હું ઊંઘું છું આખા દાડે. આ જ્યાં જાગે તો તું ઊંઘું છું. તમારી વાત ખૂબ એબસ્ટ્રેક્ટ છે. તમે જે રીતના કહો છો બધું જે કરવાનું, જે રીતની વાત કહો છો, તો પછી દુનિયા કહો સંબંધ, દુનિયાના વ્યવહાર વ્યવહાર કશું થાય નહીં. યુ હેવ ટુ ગીવ અપ એવરીથિંગ એન્ડ ગો ટુ હિમાલય. તમને તો રહેતો હોય ને આવડ્યું બહુ જોયા થઈને આવો ને બહુ જોયા. તમને રહેતો ક્યાં આવડે છે? જીવન જીવતો ક્યાં આવડે? લા એક એક રૂપિયા મળી જીવન જીવતા આવડતું હોય દેખાય. અને આ જીવતા જીવન જીતા શીખવાડ્યું નિરાશે. હિમાલયમાં જવાનું નહીં, આ તો નકામ ઉપાધિ છે. હિમાલયમાં જવા માટે જવાનું છે. સંસારમાં રહીને ટેસ્ટ એક્ઝામિનેશનમાં રહીને પાસ થાવ. ટેસ્ટેડ એક્ઝામિનેશન લોખંડ ટેસ્ટેડ માંગે છે. અનટેસ્ટેડ નહીં ચાલતું. તો માણસે જ્ઞાન છે અનટેસ્ટેડ ચાલે? સંસારમાં રહીને રહેવું છે અને સ્ત્રી ચડકાવે તો પણ મેં અસર ના થાય એવું જ્ઞાન થઈ જવું જોઈએ. ફાટી ગયું લે. બોલે બોલે વાતચીત બોલે કઈ વાત નહીં જે બોલી છે જવાબ અને રેડી જવાબ બનાવો પણ નહીં ભાઈ કારણ કે ત્યાં ત્યાં કરશે વિચારવાનું ના ભાઈ વિચારી નો જવાબ આપો ને જદી કુદી રાફી બેઠા છે ને બસ આનંદ માં છો કે એવું જ આનંદ માં છો ને બસ એટલું જોઈએ આપડે આનંદ માં કાયમ નો આનંદ જોઈએ આપડે જેમ જેમ પૂછે તેમ વધારે જાણવાનું મળે તમે આગળ બોલ્યા ગીતા વિશે મને એવું સમજાયું કે ગીતા સાચી છે પણ લોકો ગીતા ના અર્થ ને સમજતા નથી એ વાક્ય મારું સાચું છે કે ખોટું છે એ જ કે છે દાદા એટલે આપે કહ્યું એ પરથી કે મને એવું સમજાયું કે આ ગીતા સાચી છે પણ એનો અર્થ લોકો બંધ કરવું તારે બંધ થાય આ ના બંધ થાય ગાયા જ કરે આપડે કઈ બંધ રાખો આવે તો ત્યાં પ્રકાર તમે બંધ કરીએ બંધ થઈ જાય અને ગાનર પાસે થોડી થાય થોડી વાર ગાય અરે મારે જમ્પ બેસ ને કારણ કે ત્યાં બ્રેકર હારી ગીતા ગાવાથી કઈ કલ્યાણ થતું છે કોઈનું થયું છે ગીતાનો અર્થ સમજવાથી ગીતાનો મર્મ સમજવાથી ભગવાને કહ્યું છે કે એક એક શ્લોક બોલે ત્યારે ગૌદાન નું ફળ મળશે બે શ્લોક બોલશે આટલું ફળ મળશે પણ જોડે જોડે પાછું એક શ્લોક એવો લખ્યો છે કે જો શ્લોક બોલી અને જો મનન નહીં કરે તો શું ફળ નહીં મળે કે છે તે આ એ શ્લોક માનતા નહીં લોકો મનન નહીં કરે મનન વાળો હિન્દુસ્તાન માં કોઈ ખોઈ લાગ્યા એક પણ ખોઈ લાગ બાવળો બાવડી વેપાર ચાલુ છે લોકો ખોટે ખોટા અંધે અંધ અંધારે મળ્યા જેમ તલ માહી કોદરા ભર્યા ના થાય ઘણી ને ના થાય કે તેલ શું કોલમ પોલ ચાલ્યા કરે કરેક્ટ જોઈએ કરેક્ટ સર્વ દુઃખ ને નાશ થવા જોઈએ સર્વ દુઃખ ના રહે તારે કૃષ્ણ ને સમજ્યા ગીતા સમજ્યા કેવાય મેં તો એવું વાંચ્યું છે કે તમે જયારે ભગવાન ને રિયલી ઓળખો એ સ્ટેજ ઉપર પહોંચો ત્યારે સુખ ને દુઃખ માં કઈ યુ ડોન્ટ સી ડિફરન્સ તો પછી દુઃખ દુઃખ દુઃખ દૂરવાની વાત કેમ કરો છો એમ કે છે કે મેં તો એવું વાંચ્યું છે કે જયારે ભગવાન ને ઓળખો એ સ્ટેજ ઉપર પહોંચો પછી સુખ ને દુઃખ જેવું કશું રહેતું નથી તો પછી તમે દુઃખ ને દૂર કરવાની વાત કેમ કરો છો ભગવાન શું ભગવાન ને ઓળખો એ સ્ટેજ ઉપર પહોંચો હા તો સુખ દુઃખ રહેતું નથી આ સુખ દુઃખ તો તારા જેવા નથી જેને ભગવાન જોઈ લો હું રાજેન્દ્ર છું તે ગાયા કરે છે ને અને બહુ જગ્યા ચાલુ થઈ જાય છે એને માટે દુઃખ છે તો પછી તમે એમ કેમ કહો છો કે દુઃખ દુઃખ દુઃખ દૂર થઈ જશે શું કે છે એ તો પછી તમે એમ કેમ કહો છો દુઃખ દૂર થઈ જશે દુઃખ દૂર થઈ જાય ભગવાન દેખાડી એટલે દુઃખ પછી રહે ને આ દુઃખ તો ભૂતા દેખાય ભૂતા ખાલી અણ સમજણ ના પોતે ભાન નથી એટલે હું રાજેન્દ્ર છું એ પોતાનું ભાન નહીં હોવાથી બેભાન પણ એ બોલી રહ્યો છે હું રેગન છું એ બેભાન પણ એ બોલી રહ્યો છે બાય રિયલ વ્યૂ પોઈન્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ઇટ ઇઝ કરેક્ટ હું રેગન છું ઇટ ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ ઇટ ઇઝ રોંગ એટલે ગાર્ડન હોસ્પિટલ માટે બરોબર છે રેગન છું એ કોઈ આપના સાથે મામો હા કાકો હા હો થતા છે તો ભ્રાંતિ ગાંડા નથી બહુ ટટકા હતા ખબર પડે કે કેટલું કેટલી ડિગ્રી ટેસ્ટ થયો અને તડકા કશે ના થાય હવે તારે તડકા તો હશે નહીં થાય તારે સમજે ને એને કેવું વિજ્ઞાન તને આપ્યું શું નામ રશ્મિકાંત રશ્મિ રશ્મિકાંત હા તારે તો ઉડતું રશ્મિકાંત કેવું હા તું વાંકો હશે તેથી જ એ કે છે પછી ખાનગીમાં સમજે ને ફોન કે તું વાંકો નહીં હોય કે છે તો એને કર્મ બંધ છે તારે તું આપડે ખબર ના પડવો શું કહ્યું હવે આ તો કે છે મને જ કહ્યું, મને જ એલા ખીરા પાસે ફેર્યા કરે, બીબી પાસે ફેર્યા, આ બાબો બાબો ગમત સાથે જ્ઞાન છે. આ કેવું છે? વિધ ગમત, ગમત નહી થતી, એવું જ્ઞાન છે. પતે નહી તો પતે નહી, ચોપડા જેવો મોડો ચડે ને એ શા કરવું, એ શીખ જો બેલે પૂરો મને ખબર તું આ મને આનંદ થાય એવું બોલશે. દુઃખ જાય એવું બોલ, એવું કહીએ આપડે. શું કે તું દુખ્યો હું દુખ્યો એમ હમણાં કહી દઈએ, મારું દુઃખ જાય એવું હોય તો બોલ, હું બે એવું કહીએ. તો બધા આંધે આંધે આંધળા આંધળા ટુકાયા કરે છે આખો દાડો, ચિંતા ઉપાય જેવું સમય એક હોય કઈ છે ચિંતા કરવાનું, સાધુ સાધી કોઈ હોય તો. અને જે ચિંતા વગર હશે તે જળ થી બેઠેલા જળતા ઘોર અજ્ઞાનતા. શું કહે સમજવા જેવું છે કે પછી વર્લ્ડ ઇઝ પઝલ, ઇટ સેલ્ફ પઝલ થઈ રહ્યું છે, વિજ્ઞાન થયું થઈ રહ્યું છે. તે કેવી રીતે પઝલ થઈ રહ્યું, એના પઝલ ઉભા થયા જ કરે. રાજેન્દ્ર મારું બગાડ્યું કોઈ તને પઝલ ઉભું થાય, એ પઝલ સોલ્વ કરીશ એ રીતે કરું છું. એટલે પછી હા આ કબાટમાં પડી રહે ને, બધી બહુ કબાટમાં પઝલ પડી રહે પછી હાર્ટ પર અસર થાય નહીં. એટલે સ્ટોક આવ્યો, એટલે ત્રણ સ્ટોક આવે, ત્રણ વખત બે વાગે ગાડી ચાલી, ત્રણ વખત વાગ્યા પછી ગાડી ચાલી જશે, ટ્રેન ઉપડી કે ત્યારે લાગી ગયા. આપણે આપણે જ કરનારા, કોઈ ભગવાન નહીં કરનારા, આપણે ભગવાન આમાં હાથ ગાળ્યો નથી. ભગવાન તો ગોડ ભાઈ અંદર બેઠા બેઠા દેખાય છે. તમને દેખાય છે ને? તને દેખાય છે? સારા ભગવાન કૃષ્ણ ભગવાન આ દુનિયા બનાવતા છે, કુંભાર મો છે કૃષ્ણ ભગવાન, સ્વાદે નારાયણ છે. શું કહે? પણ આ તો આ બાળકોને સમજાવવા માટે બોલ્યા છે, આ તત્વ ચિંતકો માટે નથી બોલ્યા, બાળકો માટે બોલ્યા છે. તત્વવિદ તો એમાંથી આ તત્વ જ ખોઈ કાઢે, મર્મ જ સમજે. શું સમજે? ગીતા હમર માંથી મર્મ કોને કાઢતો આવડ્યો, તે મર્મ કાઢ્યો સાત ભાઈ, શબ્દો જ વાંચતા નહીં આવડતા. તને આવડે એવું લાગે, પણ પાસ કરનાર ઉપર મારા જેવા ગુરુ બેઠો હોય ત્યારે ખબર પડે ને કે પાસ થાય જ નહીં થતો. એ તો પંડિત નું જ્ઞાન, એને કરવાનું શું? મહીથી જો કદી કોઈ જોડે અથડામણ થતી અટકી જાય, કોઈ જોડે છતે કઈ પણ અથડામણ ના થાય, કોઈ મતભેદ ના પડે, કોઈ જો ક્રોધ માર માયેલો ના થાય, ત્યારે જોડે કારણ નહીં. ગીતા વાંચી એવો કોઈ માણસ તમે જોયો છે? એવો કોઈ માણસ તમે જોયો છે? એવો કોઈ માણસ તમે જોયો છે? આવો અથડામણ ના થાય એવો કોઈ? 40,000 મેં જ થયેલા, બાકી ન તો પેલો હતો રી. 40,000 શું કહ્યું આ? જે માગું એ હાલવા, જે માગું એ યોગક્ષેમ હાથે. પણ હું નિમિત્ત છું. શું છું? દરેક જીવ માં ભગવાન બેઠા છે તો ખરાબ કામ કરતા કેમ અટકતો નથી? સારું કામ કરતા અટકી જાય એટલે ખરાબ કામ કરતા અટકી જાય. પણ સારું કામ કરે છે રિએક્શન ખરાબ માં જાય છે, ખરાબ માંથી સારું કામ થાય. સારું કામ કરતો અટકી ગયો એટલે ખરાબ કામ અટકી જાય. સારું કામ કેમ કરે છે? બીજા રસ્તે ના જાય એટલે. જીવ બીજા રસ્તે ના જાય. તમે સારું નહીં કરતા, ખરાબ નહીં કરતા, ક્યાં કઈ વાત કરી? સારું કામ કરનાર ને ખરાબ કામ ની ચિંતા ઉપાધી છે. એ તો હું તમે કરી આપીશ, તમને સારું ને ખરાબ બે ઉડી જશે. કરતા જ નહીં થાય ને ખરાબ, કામે તમારા હાથે નહીં થાય ને સારું નહીં થાય, સમજો ને. અને તમે મોક્ષે જાય વિશા કરી આપીશ, ભગવાન દેખાઈ દઈશું. એક સેન્ટ સમજણ પડ્યું આમ કામ લાગ્યું તને? એક ડોલર નો એક સેન્ટ હોય એટલું એટલું તને કામ લાગે એવું છે નહી? તૈયાર થઈ જશે આમ તો તૈયાર થઈ જશે. બે દાડા પણ પ્રસાદ માગે એવું છે કે જે માર ને જે ટોળું માર ખાવાના શોખીન થયા છે, કે એક ગામડા નો હોય કે જાનવર હોય કે મોટો ભરેલો હોય કે અનુભવી હોય કે મોટો પંડિત હોય, ઇલેવન્થ આશ્ચર્ય, ઇલેવન્થ વન્ડર ઓફ ધીસ વર્લ્ડ. કશું મેં ખાધું નથી, કશું પીધું નથી, હા તું રાજેન્દ્ર કોને તું ભગવાન કેવા માંગો? કૃષ્ણ ભગવાન ભગવાન કેવા માંગો? એવું નથી, કોઈ કલ્પના કરી છે એમ કે છે કે હું કોઈ નામથી ભગવાન ને ઓળખવા નથી, કેવા નથી માંગતો. કૃષ્ણ ભગવાન કહ્યું છે ને અમે આ દુનિયા બધે આમ ચલાવી છીએ, અમે કરીએ છીએ, વાત ખોટી છે. કૃષ્ણ ભગવાને કહ્યું છે, ભગવાને કર્યું છે, ધેટ્સ ઓલ. કૃષ્ણ ભગવાને કર્યું નઈ, પણ ભગવાને કર્યું એવું બસ. ભગવાને કૃષ્ણ ભગવાન એવું કઈ બાદ દુનિયા બધું કોનું આચું સેજાને ચલાવતા હતા એ સાચું કે કૃષ્ણ ચલાવતા હતા એ સાચું? એ બધાને શ્રદ્ધા દેહાડવા માટે કર્યું છે. શું થયું? સેજાનંદ સ્વામી શું કે છે? બાપજી મહારાજ, આપ મારા કોની ફેરવો છો? આપ તો કહો છો કે મારે મારા પોંદડું હાલતું નથી. શું કે? મારા મરજી મરજી વિના રે કોઈ તીતળો નવ તોડાય, એમ મને જાણજો રે, બીજા સૌ માઈક આકાર. કૃષ્ણ માવી ને બધા માઈક આકાર કે શું કે છે? પછી આપડે પૂછીએ સાહેબ મહારાજ મારા કોને ફેરવું? સાહેબ હું કૃષ્ણ ને ફેરવું છું, પણ આ લોકોને કહેશો નહીં, કારણ કે લોકો કૃષ્ણ કૃષ્ણ નું ભાન નથી આ લોકોને, સમજ પડે ને. અને હું પ્રગટ થયેલો છું, મારે પ્રગટ નું ધ્યાન કરવા દે તો એનું કલ્યાણ થાય. કે ગયા એ કશું કામ ના થાય, કયા સહી ના થાય, સિગ્નેચર ના થાય, અહી હોય તે સિગ્નેચર ને સહી કરી આલ છે, મારી ગપ્પા છે. એ તો ત્રણ વર્ષની આગળ દવા હોય ને, તે ડ્યુ ડેટ થઈ ગઈ, અમારી ડેટ બધી જતી રહ્યા. લોક ઊંઘ્યા જ કરે, મારી ભાઈ ભાઈ ગાયા જ કરે, તેથી સહજાનંદ સ્વામી કહ્યું, મંગળ રૂપ પ્રગટ ને મેરી પરુખ ને ભજે જે પ્રાણી, તપ તીરથ ને દેવ ન તેર મન ને ટળે મસાણી. જે નથી હું એને શું ભજન કરે? તો વગર કોમને એટલે કહી ગયું ખબર માં. શું કહ્યું? પછી પછી ગપુર નથી. છતાં કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ ભગવાન હજુ જુદું, કૃષ્ણ બહુ મોટા ભગવાન થવાના છે, જુદા હજુ આવે થવાના મોટા. અત્યાર સુધી વાસુદેવ નારાયણ હતા, શું હતું? વાસુદેવ નારાયણ હતા, હવે મોટા ભગવાન થવાના, એ દેવકી ભગવાન થવાના છે, અને બળદેવ સાયણ જન ભગવાન. હા, અમારે જોડે બેઠા પણ તને ખબર ઓળખું નઈ ને, એટલું શું કરાય છે? હા, જોડે બેઠા. દર્શન થાય એવું છે? કોને સમજે પાડો? ગોકુળથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર, ગોકુળથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર, શ્રી રાણ છોડ રાય નૂર કમર મૂજ છો, શરણ છોડ રાય નૂર કમર મૂજ છો. આવું બોલવાનું જાતે આયા રામ છોડજી, મંદિર માં જઈને બોલવાનું. હા, તે મંદિર માં તો આગળ એમની બધી શું કરે, સમજણ પડે એને. આખી કમિટી બમિટી બધા દર્શન કરે, પૂજારી હોઉં દર્શન કરે, પૂજારી ઉતરી ઉચકી પાસે અમે દર્શન કરી પાછું ભગવાન નો. અને પાછા મંદિર માં શું કરે, એક બાજુ તો દર્શન કરે, એક બાજુ અહીં કરે, એક બાજુ ત્યાં કરે, એક બાજુ અહીં કરે. અરે જાતે ગોકુળથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર, ગોકુળથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર, રણ છોડ રાય નૂર કમળ મૂજ છો, રણ છોડ રાય નૂર કમળ મૂજ છો. બારમા જ્યોતિ જ્યોતિર્લિંગ છે, ક્યાં છે? જાણો છો? બ્રાહ્મણ છે, જાણો છો? સોમનાથ. હે? સોમનાથ. સોમનાથ બારમા જ્યોતિર્લિંગ. ઔરંગાબાદ છે એમનું, તે ઔરંગાબાદ હિરોલા, હિરોલા ગુફા ખાઈ ને ત્યાં નજીક માં છે મોટું બારમા જ્યોતિર્લિંગ. ત્યાં અમે દસ સાલ જવું પડે છે અમારે, તો આમ જઈએ ત્યારે શું બોલે? ત્રિશુળ છતાય જગત જેર પીનારો, ત્રિશુળ છતાય જગત જેર પીનારો, શંકર પણ હુંજ છે નીલકંત હુંજ છું, શંકર પણ હુંજ છે નીલકંત હુંજ છું. બ્રાહ્મણો નીચે સેવા કરી અને ઉપર આવીને સેવા કરે, અને આખું ગામ પછી દર્શન કરવા આવે, પછી આખું ગામ કે દર સાલે એક વખત દર્શન આપી દેજો. જાતે માંથી જીય તો પાંચરા ના થાય, ત્યારે શું કરે? પછી એને બૈરી છોકરા પાંચ વખત, જો મારા મારા દંડાથી જો પાંચરા ના થાય તો એ બૈરી છોકરા તો કરનારો છે નહીં પાંચરા, નહીં તો બસ પાંચ વખત છે. હું દંડા એટલા હાલ બસ પાંચ વખત નાખું, અહિંસક દંડા. કેવા? અહિંસક દંડા. કેવા દંડા? પરમાત્મા છે, ત્યાં પ્રેમ જોયેલો કોઈ જગ્યાએ? ખરેખર જોયેલો કઈ પ્રેમ જોયું? કેવો માણસ છે? ગાડી વાતો કર. ભગવાન ભગવાન મંદિર માં જવું તો આઈ ફીલ ગુડ, ભગવાન ના મંદિર માં જાઓ ત્યારે ફીલ સારું થાય. એ પ્રેમ નહીં, એ તો જો કઈ ભગવાન ની જોતી વખતે પાછું કશું દુકાન યાદ આવે, કશું યાદ આવે પાછું ને, અને બાર નવા જોડા લઈને કે તે યાદ આવે. પ્રેમ નહીં, પ્રેમ માં કશું યાદ જ ના આવે. એમાં તો પેલા લાખો રૂપિયા નોટો મૂક્યો તો યાદ ના આવે, તને ખબર ને? અને પ્રેમ કરું નામ કેવાય જે ઘટે નહીં વધે નહીં. તું મને ગાળ બોલું તો મારો પ્રેમ ઘટે નહીં, અને તું ગુલાબ ચડાવું તો વધે રી, એમને પ્રેમ કહેવાય. શરે કહેવાય? અને ઘટવત થાય તેને શું કહેવાય? લસ્ટ. વધઘટ થાય તેને શું કહેવાય? જાતે કેવું પડે? સારું લાગે બધું? પેલું સત્સંગ નીકળ્યો, હું નથી બોલતો સારું છે, હું નથી બોલતો ત્યાં કઈ બોલે એટલે સારું છે, નહીં તો હું બોલતો ખબર દેખાય ને. જગત ને સિદ્ધિ કરવા નીકળ્યો છું? આ જરા ફટાકડા ફૂટી ગયા પછી સિદ્ધિ મારે હાથે કરવાની. ફટાકડા ફૂટવાના છે બધા? ફટાકડા ફોડવાની નહીં ફોડે? બંદર હારી ગયા છે બધા? ખજાના સાફ તળ હોય, મિયા ખજાના સાફ થઈ જશે. સંસ્કાર સંસ્કાર ખરા છે, આ બધી સુધારો નો જે સંસ્કાર ખરા છે. પછી હિન્દુસ્તાન પૂછવા આવવું પડશે કે ભાઈ એમને કેવી રીતે અમારે ભણવું કે એવું બધું, કારણ કે વર્લ્ડ નું કેન્દ્ર હિન્દુસ્તાન થઈ જશે. જે દેશમાં કૃષ્ણ પ્રગટ છે, જે દેશમાં મહાવીર પ્રગટ છે, એની વાત ક્યાં છે? બરાબર ને? તો અહીં તમારી દાર ખોણ પેલો જીયાપોર છે, અહીં ના ના પડે. અમને તો પછી પેલા જોડે ઓળખડ ને, પેલા ને પેલા જોડે ઓળખડ, વચ્ચે વાળા ઓળખડ ને. આ કઈ મોઘા ભરું દારૂ ખોરો આપડા હિન્દુસ્તાન જેવા ગરીબ દેશ માટે નાખે ને? મોઘા ભરું દારૂ કોણ આપડા ભાગી માં જ નાખે ને? આપડા ભાગી માં પેલો જીયા નાખી જશે થોડું. ચીકડી ફાઈલ પાડોશી ખરું? પાડોશી, કારણ કે બે વખત આપડે હરી કરી ને બે વખત. દાદા આપડે જમી લઈએ? હા, આઈ બિલીવ ઇન ગોડ, ધેટ્સ ધેટ્સ નોટ અ પ્રોબ્લેમ. બેઠા બેઠા છે તે જે ફાઇલો કોઈ પેલા ની હોય, પહેલે કી ફાઇલ હૈ ને સબ इसको याद करके इसका फाइल का संभव निकाल कर प्रतिक्रमण करना. पढ़ता था नहीं वो टाइम में, फाइल थी ना सब. સબ ફાઇલ કા યાદ કરકે પ્રતિબંધ કરના, ટાઈમ મિલા કે સબ ઇસકી લાઈન મેં લગા દેના કા, બંધ નહીં રખને કા. જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી, એ નહીં મિલે તો ફાઇલ કા સંભાવ નિકાલ કરના ઓર પ્રતિબંધ કરના, સબ કુછ ને કુછ કરના છીએ. પડતા હતા ટાઈમે ફાઇલ ઠીક નહીં, ફ્રેન્ડ થા દુસરા થા રિશ્તા ઝઘડા હો જતા થા, વો સબકો ખ્યાલ કરકે પ્રતિબંધ કર લેના સાફ. વો ધ્યાન છોટી બચપન થા ને વહાં સે યાદ કરકે સબ ખલાસ કરને કા, હા તો પેલા સફા હો જાય, ચોપડા ચોખ્ખા હો જાય, ક્લિયર ચોપડા, ક્લિયરિંગ બુક. એ પૂછે છે કે તમારી ને એની આંખ મળે છે તો એને કોઈ જન્મ માં એ થશે કે નહીં એમ? એવું કોઈ જન્મ માં એને એને માટે બનશે કે નહીં એમ શું થાય ફાઇલ નો નિકાલ આવશે કે નહીં એમ હા ફાઇલ You told me not to child to remember everything I did. Can I do all, can I complete that pratikarman in this life? Can I remember that? Can I remember that and do everything? એમ કે છે કે તમે મને નાનપણથી અત્યાર સુધી બધું બધી ફાઇલો ને યાદ કરી અને એનું પ્રતિક્રમણ કરવાનું કહ્યું પીછે ચલો છ સાત સાલ પહેલે કે ક્યા હુઆ થા એ સબ અભી છ સાત સાલ મેં તો બહુ નહીં હુઆ દૂસરે ખાતે હા તો ખરા સબ સબ દો યર્સ સે નહીં એવરીબડી લિસન દાદા એન્ડ યુ ગોટ ધ સમજ ભાગા ધ થિંગ વિચ હેઝ ટુ બી ડન બાય એવરીબડી આત્મા કી જાગૃતિ ભૌતિક માં રખને કા નહીં અભી પ્રતિક્રમણ કરો તો એ આત્મા ની જાગૃતિ આત્મા માં લીએ હોતી હૈ અભી બોડી કે લીએ નહીં આપ સમજાય ને એટલે આત્મા કે લીએ હોના ચી હરેક પ્રકૃતિ પ્રવૃત્તિ ઉધર ખલાસ હો જાય દૂસરી જગ્યા બીજી લગાવો તીસરી લગાજો તો દેખો રાઈટ છતે રિલેટિવ રિયલ રિલેટિવ રિયલ સબ ઝાડ પાડ સબ જગ્યા દેખો ઔરત કે સાથ પહેલા ક્યા હુઆ થા અભી તક ક્યા હુઆ સબ ઇસકા પ્રતિક્રમણ પહેલે કા ભી કર દો સબ ક્લિયરન્સ બુક હો જાયગા અભી તો કુછ હોતા હૈ તો તુમ ક્લિયરન્સ કરતા હૈ મગર આગે કા ક્યા વો તુમ ખ્યાલ કરેગા સબ ખ્યાલ માં આ જાયગા દિખાયગા દિખાયગા વો સબ દેખતા હૈ બહોત આદમી દેખતા હૈ ઇટ કમ્સ ઓન જસ્ટ લાઈક ઓન અ સ્ક્રીન What wrong you did. That's वो रिमेम्बरेंस नहीं करना पड़ता है दिखता है क्योंकि हम खुद रिमेम्बरेंस रखती ही नहीं है सब चीज देखता है 25 साल का था क्या क्या हुआ ये सब देखता है अभी अनंत शक्ति आत्मा की એ દફે રાત કો કિયા થા રાત કો એસા ધ્યાન કરકે સો ગયા થા તો સુબહ મેં ક્યા હુઆ ડીપ સ્લીપ વો પહેલે સે થોડા સા ગ્રાચિયા હુઆ વોટ એક્સપીરિયન્સ ઇન ધ મોર્નિંગ વોટ હેવ યુ એક્સપીરિયન્સ ઇન ધ મોર્નિંગ ધ ટાઈમ ઇન ધ ધ્યાન યા યુ હેડ રિપીટ ધ્યાન નો યા સો નાઇટ યુ રીડ ધેટ ધ્યાન દાદા સે વોટ હેવ યુ એક્સપીરિયન્સ ઇન ધ મોર્નિંગ ધેટ્સ વોટ ઇઝ આસ્કિંગ I didn't have any unique experience. I just had a deep sleep that day, which I had never had in a long time. And do you find that the jagrati has increased? Yeah, that is it. It's always... After this repetition of man. Yeah. Feel more desire to that, you know, more attention. Mm. And I feel less attachment to the... I felt like just going away somewhere. એટલે જાગૃતિ વધી અને આત્મા તરફ નું એનું વધારે ખેંચાય જાગૃતિ બળ જતી वो तो तुम ये गुजरात जानता नहीं तो बहुत अच्छी होती तो गुजराती अपने तुम्हारे स्टडी करके तैयार करना चाहिए तो आखा आंध्र प्रदेश का फायदा मिल जाएगा और केरला को भी फायदा मिलेगा ભાષા ઇંગ્લિશ ગુજરાતી ભાષા જાણે કોઈ બહુ જાગા તકલીફ નહીં. મહિનામાં પીછે અમારી ડિસ્ચાર્જમાં આયર વાર બઢ જાય ગયા.